سورة نمبر 105 سورة فيل. بسم الله الرحمن الرحيم. اللہ نا نام تھی جینی رحمت اتلی وشال چھے اتلی موٹی چھے کہ جے تینے مانے چھے تینا اوپر تو رحم کرے چھے પણ જે તેને નથી માનતો તેના ઉપર પણ તેની રહેમત ફેલાયેલી છે. અલમ તર કૈફ ફઅલ રબ્બુક બિ અસ્હાબિલ ફીલ. એ રસૂલ, શું તે નથી જોયું કે તારા પાલનહારે હાથીવાળાઓ સાથે કેવું વર્તન ચલાવ્યું? યાની કે હાથીવાળાઓ જ્યારે કાબાને તોડવા માટે આવ્યા ત્યારે તેની સાથે કેવું વર્તન કર્યું? અલમ યજઅલ કૈદહુમ ફી તઝલીલ. શું તેણે તેમના બધા રમતો બધી દાવપેચ નકામી કરી દીધી નથી? અને તેમના ઉપર અબાબિલ નામના પંખીઓના ટોળે ટોળા મોકલ્યા. تَرْمِيهِمْ بِحِجَارَةٍ مِّن سِجِّيلٍ. જે તેમના ઉપર પાકેલી માટીના પથ્થરની કાંકરીઓ ફેંકતા હતા. فَجَعَلَهُمْ كَعَصْفٍ અહીં સુધી કે તેમને જાનવરોએ ચાવી નાખેલા સૂકા ઘાસના જેવા કરી નાખ્યા, એકદમ ન ઓળખાય એવા ખતમ કરી દીધા.